વાણી મંગલરૂપી યસ્યાસ્તિ વે મંગલ નેત્રે મંગલ દેચ દોર્વિલસિત ૃણાં પર મંગલમ વક્ત્રં મંગલકૃચ્ચ પાદ ચલિત યસ્યાખિલ મંગલ સોયમ મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સદ્ગુરુ પુરાણી સ્વામી ગોપીનાથ દાસજી સ્વામી એમના આપણે રમૂજી પ્રસંગો શ્રવણ કરતા હતા. સમઢિયાળાના ભલાભાઈ પરવાડે એમને વાત સાંભળી, એક બે મહાત્માઓની વાત સાંભળી. એક સમયની વાત છે જ્યારે નારણદાસ સ્વામી જૂનાગઢ મંદિરના મહંત હતા, એ વખતે ગોપીનાથ પુરાણી સ્વામી સ્વામીની સહાયતામાં હતા. એ અરસામાં એકાદ પ્રસંગ બનેલો. જૂનાગઢ મંદિરની અંદર ચોકમાં એક મધ્યો મધ વેચવા આવેલો અને એમણે જોરથી સાદ પાડ્યો, એ મધ લેવું ચોખ્ખું તાજું મધ. એમ તમારી શેરીઓમાં નથી ક્યારેક બકાલાવાળા રડી નાખતા લોકો, આ લ્યો ને આ લ્યો આ લ્યો એમ? એવી રીતે મધ્યાયનની પાસે ઘણું બધું મધ હશે અને એમણે સાદ પાડ્યો. એટલે નારણદાસ સ્વામી એમણે બાજુમાં ગોપીનાથ પુરાણી સ્વામી બેઠા હતા, એમને વાત કરી કે આપણે સાધુ હાજા માંદા હોય એમના માટે મધની થોડીક જરૂર છે, તો આ મધ લેવું કરે છે, તો તમે જાઓ અને તપાસ કરીએ અને સાચું મધ હોય તો લઈ લઈએ થોડુંક. એટલે ગોપીનાથ પુરાણી સ્વામી ઊભા થઈ ધર્મશાળાના ભાગમાં જ્યાં પગથિયાઓ હતા ત્યાં આવ્યા, જ્યાંથી ઉપર ચડાય એમ હતું. એટલે સ્વામી ઉપરથી હોય એ પગથિયા ઉપર ઊભા હોય અને નીચે સામે ચોગાનમાં પેલો મધ્યો છે, એને ખબર નહીં કે આમાં કઈ બાજુથી આવશે એમ, એટલે એ વચ્ચે ઊભો હતો. એટલે સ્વામી એ પાસે આવીને એમને આમ સાન કરી અને બોલાવ્યો, ભાઈ આ બાજુ આવ્યું કે? એટલે પગથિયાની બાજુમાં નીચે એ ઊભો રહ્યો. ગોપીનાથ પુરાણી સ્વામી ઉપર ઊભા, અહીંયા પાછળ જૂની ધર્મશાળાનો ફોટો છે, કદાચ એ જ પગથિયાની આજુબાજુમાં હશે. એટલે સ્વામીએ પૂછ્યું, મધનો ભાવ શું ભાઈ? એટલે મધ્યાએ મધનો ભાવ કીધો. પછી સ્વામીને મનમાં એમ થયું કે મધ્યો મજાનો માણા છે, કે થોડીક વાર ઘડીક વાર રમાડીને મોજ કરીએ. ઘણી વખત અમુક માણસો એવા સ્વભાવે આનંદી રમૂજી એવો મોજીલા હોય તો એમ થાય ગાલો રમાડીએ, અને ક્યારેક આપણે કંટાળ્યા હોય તો એમ થાય ગાલો રમાડીએ, બે હોય. ટીચરના ઇન્ટરવ્યૂ આવે ને, એમાં અમુક અમુક ઘણા એવા રમૂજી માણસો આવી જાય, એનો ઇન્ટરવ્યૂ ખબર જ હોય કે આને પાસ કરવાનો નથી, પણ તોય તે આગળ 5-15 જણા ગયા હોય, એમાંથી કંટાળા હોય ને, એટલે ફ્રેશ થવા પૂરતા અને 5 મિનિટ આપવાની છે, એમ આપણે ફ્રેશ થઈ જાય અને બે કામ થાય. એટલે મજાનો માણસ, એટલે સ્વામીને એમ થયું કે હાલો થોડીક રમૂજ કરીએ. એટલે સ્વામીએ કહ્યું કે મધ્યા, તો કે હા મહારાજ, એ આ તારું મધ સાચું છે એ અમને કેમ ખબર પડે? મધ્યો કે સ્વામી, અમારું મધ છે ને તાજે તાજું ગીરમાંથી ઉતરી અને સીધું તમારી પાસે આવ્યું છે, કે અમે ક્યાંય ભેળસેળ કરી નથી, કે કોઈનો હાથ ડાયડો અડવા દીધો નથી. કે એટલે સ્વામી કે એ તો બધાય પોતાનો માલ હોય, એ કાંઈ થોડો મોળો કહે, મોળો માલ હોય તો એ તે સારો જ કહેવાના હોય. અરે મહારાજ, આ ઠાકર દ્વારે ઊભો છું, તમ જેવા સ્વામી અને એમની આગળ મારે થોડું ખોટું બોલાય? કે દરેક વેપારી એમ જ કહે ને કે તમે બહુ ઘરના છો, એટલે મારે થોડું કાંઈ તમને જાજા ભાવ કહેવાના હોય. તમ દ્વારે એટલે ઠાકર દ્વારે ઊભા છે, અહીંયા થોડું ખોટું બોલાય. ઘણી વખત એમ કે જે ભાવે આવ્યું છે ને એ જ ભાવે તમને આપી દઉં છું, પ્રોફિટ આમાં કંઈ છે જ નહીં, કે જે ભાવે આવ્યું છે એ જ ભાવે આપી દઉં છું. જોકે અહીંયા તો ભાવની વાત હતી જ નહીં, સાચા ખોટાની જ વાત હતી કે મધ સાચું છે કે ખોટું. સ્વામીએ તપાસ પણ કર્યો હશે, મધ સાચું લાગ્યું. એટલે સ્વામી એમ કહ્યું, પણ હવે કોઈ પોતાનો માલ મોળો થોડો કીએ? અરે મહારાજ, આ ગરીબ માણા ઉપર કંઈક બોલ્યા ઉપર વિશ્વાસ રાખો, કે ગરીબ માણાના બોલ્યા ઉપર થોડોક વિશ્વાસ રાખો, જરાય એમાં બનાવટ નથી. કે સ્વામી, કે અમને ખાતરી થાય એના માટે તારે કંઈક કરવું પડે. કે ત્યાં આજુબાજુમાંથી સંતો ભેળા થઈ ગયા, સમજે, સંતોને ખબર પડે કે સ્વામી રમાડે છે, અને પાર્ષદો સંતો બધા આવી ગયા. એટલે મધ્યાએ કીધું, બોલો તમારે મહારાજ હું ખાતરી જોઈ છે? જે ખાતરી જોતી હોય એ આપું, કે બાકી મધ ચોખ્ખું છે, કે એમાં કંઈ ઘટે નહીં. એમ ખાલી મધ ઉપર લખેલું જ નહોતું કે ચોખ્ખું મધ, એમ બાકી મધ ચોખ્ખું છે એમ. અત્યારે બધે લખવું પડે કે શુદ્ધ ઘી, એમ ક્યાંક ક્યાંક તો એવું લખેલું હોય શુદ્ધ ગાયનું ઘી, એટલે ખોટું લખ્યું ન કહેવાય. ગાય તો શુદ્ધ જ હોય, ઘી અશુદ્ધ હોય, ગાય તો શુદ્ધ જ હોય એમ. એટલે મધ્યાએ કહ્યું કે સ્વામી તમે કયો એ ખાતરી આપું એમ. એટલે ગોપીનાથ પુરાણી સ્વામી કે જો તારું મધ સાચું હોય, તને પૂરો ભરોસો હોય, તો તું તારી કુળદેવીના હમ ખા. કે અને લોકમાં ભગવાનના હમ ન ખાય. આપણે બધા આમ તરત ફટ દેન કંઠી હાથે પકડીને ખાઈ લઈ, પણ જનરલી ખાય નહીં, ભગવાનના સમ ન ખાય. એટલે મધ્ય આમ થોડો પાછો પડી ગયો. મધ્ય કે અરે મહારાજ, મારી કુળદેવીના હમ ખાવ ને તો મારી આડી વાડી ગોળી આ બધું ઉજળ થઈ જાય, કે જો એ ખીજાય તો. કે એટલે એના હમ રહેવા દો, કે બાકી બધું બોલો એમ. અરે તારું મધ સાચું હોય તો હમ ખાવામાં વાંધો હું ભાઈ તને? મધ સાચું છે તો કાંઈ કુળદેવી ખીજાવાના નથી. કે ખોટું હોય તો તારે બીવાની જરૂર છે, પણ એવા હમ ન ખવાય કે તમે બીજા કંઈક કયો, બીજું કંઈ કરીએ. સ્વામી કે કાંઈ વાંધો નહીં, હાલ તને જે હારા લાગે ને એવા હમ ખા, કે જે હારા લાગે ને હમ ખા. કે એ ઉભા રહ્યો મહારાજ, લ્યો તો એક હમ મને આમ કેવા લાગે છે, ખાધા જેવા છે એમ. આપણે નથી ઘણી વખત ખાતા હોય, એટલે કે પીરસવા આવે ને બહુ આગ્રહ કરતા હોય તો કે તમારા હમ, કે તમે જાઓ તો વાંધો નહીં. કે કાંઈ એમ કે બાજુવાળાના હમ, એમ બાજુવાળા જાય તો વાંધો નહીં. કે એમ ખાધા જેવા હમ એને કંઈક વળી આમ હુજી ગયા હશે. એટલે મધ્ય એવું કહ્યું કે ઉભા રહ્યો ખાવું. કે એ જો મારા મધની અંદર કાંઈ બનાવટ હોય, ભેળસેળ હોય, તો મારી કુળદેવી આવતે ભવ મને તમારો અવતાર આપે કે ક્યાં ભગવાન જેવા સાધુ, ભગવાનની હારે વાતો કરે એવા સાધુ. અને એમને હમ કહેતા કે લ્યો એટલે આમ ઇનશોર્ટ કે તમારા હમ કે જો આમાં કંઈક ભેળસેળ હોય તો એમ આવતે ભવ તમારો અવતાર આપે. એટલે આમ સંતો થોડા ઝચકી ગયા. અને બીજી બાજુ મધ્યાહન જે રીતે હમ ખાધા એ જોઈ અને બધાને દાંતય આવે, હસવું આવે. એટલે ગોપીનાથ પુરાણી સ્વામીએ પૂછ્યું, એલા મધ્યા એ અમારે તો આમ જો આ કેવડા મોટા આલિશાન મંદિર છે ત્યારે જૂનાગઢમાં એ મંદિર હો હવા હો વર પહેલાં તો એવું જ ગણાય. આ કેવી રજવાડી ધર્મશાળા છે, જૂની ધર્મશાળા લાકડાની અને કોતરની કામ કરેલું હોય, હવેલી જેવી. નિત્ય રસોઈઓ આવે છે, લાડવા ખાવા મળે છે. તે અમારા જીવનમાં એવું તે હું દુઃખ ભાળ્યું તે અમારા હમ ખાધા અને અમારો અવતાર માગ્યો. એટલે મધ્યાએ એવું કહ્યું કે મહારાજ, એ ભલે આલિશાન બંગલા રહ્યા, તમારી હવેલી જેવી ધર્મશાળા રહી, તમને લોકો માને પૂજે બધું બરાબર, પણ તમે નહીં માના, નહીં બાપના, નહીં તમારે બૈરા, નહીં તમારે છોકરા, નહીં હગા, નહીં હાય, તમે ક્યાંય ના ખરા. કેવડું મોટું દુઃખ છે તમારે, કયો લ્યો કોઈ તમારું ખરું કે જેની પાસે જઈને તમે બેહો એટલે તમને એમ થઈ જાય કે હાશ હવે ઠેકાણે આવી ગયા, એવું કોઈ ખરું તમારે. અમારે જો આખા દીમાં ગમે એટલું તકલીફ હોય, ગમે એવી હાડમારી હોય, ઘેરે કાંઈ નહીં હોય, અમે ઝાડ નહીં એટલે તણખલાની ઝૂંપડીની અંદર રહેતા હશું, પણ તોય તે આમ ઘેરે જઈને એટલે છોકરાઓ નાના નાના હોય, બાપા બાપા બાપા કહે ને, ત્યાં અમારો બધોય થાક ઉતરી જાય. આવું સુખ તમારે થોડું કાંઈ, અમારે તો કેવું સુખ કે, એટલે અમે તમારા હમ ખાધા કે, હમ તો દુઃખ ના ખાવાના હોય ને, તો તમે દુખ્યા એમ. ગોપીનાથ પુરાણી સ્વામીને એક બાજુ આના ઉપર દયા આવે, સ્વામી સંતોને કે જો તો ખરા, જીવ છે એ કેવે ઠેકાણે બંધાઈ ગયો છે, ક્યાં એને સુખ મનાઈ ગયું છે. મહારાજે વચનામૃતમાં એવું કહ્યું કે તૂટેલી તુંબડી અને ફાટેલી લંગોટી એમાંથી પણ મનને ઉખેડવું મુશ્કેલ પડે. બધી બાજુ છે, એક નાનકડું ઘર હોય, થોડા પૈસે ટકે સુખી હોય, છોકરા કયાગરા હોય, ઘરે જેમ કહીએ એમ થતું હોય, બે પાંચ જણા પૂછતા હોય, આપણને પૂછીને કામ કરતા હોય, અને પછી આપણો જીવ એમાંથી બહાર નીકળે, બધા સુખ આવી ગયા એમાં, એમ કહીએ કે સંસારના સાથે સુખ આમાં આવી ગયા, પછી ભગવાન ભજવાની ઈચ્છા ન થાય. આ તો ક્યાંક ક્યાંક દુઃખ આવે છે. ગુરુ મહારાજ કહે ને કે માંડ શેરડીના સાંઠામાં મજા આવી હોય ત્યાં ગાંઠ આવે છે, કે દુઃખની ગાંઠ આવે છે ને, એટલે આપણે ભગવાન ભજવા નવરા થાય છે. બાકી બધું જ વેલ સેટ હોય અને પછી ભગવાન ભજવાનો વિચાર આવે તો કે બધું એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ, હવે ભજવાની શું જરૂર છે. અમેરિકામાં નાના નાના છોકરાઓ એક વખત બેઠા હતા અને સેજે પૂછ્યું કે ભગવાન ભજવા જોઈએ એમ, તો તમને કે આપણે પૂજા કરી માળા કરી બધું ભજીત છીએ ને એમ, છોકરાઓ તો એની રીતે બિચારા કે ભગવાન ભજવા જોઈએ તો શા માટે ભજવા જોઈએ, એમણે એવો ક્વેશ્ચન પૂછ્યો. ભગવાન ભજવા જોઈએ તો આપણને સુખ મળે, દુઃખ નિવૃત્તિ થાય, સંતોષે જેવું જ કહેવાના હોય. એટલે માંથી એક છોકરો બોલ્યો કે ઇફ આઈ ડિડન્ટ ડૂ એનીથિંગ રોંગ વિથ એનીબડી, જો મેં કોઈની સાથે કંઈ ખોટું નથી કર્યું તો મારી સાથે કંઈ ખોટું થવાનું જ નથી, તો મારે ભગવાન ભજવાની જરૂર શું છે, મારું બધું સેટ જ છે. એમ બધાએ પોતપોતાનું થોડું થોડું માની રાખ્યું હોય, કે બીજા છોકરાએ કીધું કે અમને અત્યાર સુધી કાંઈ દુઃખ પડ્યું જ નથી, કે દુઃખની નિવૃત્તિ માટે કરવું હોય તો દુઃખ કાંઈ પડ્યું જ નથી. અને હકીકત છે, અમેરિકામાં તો છોકરાઓને ગઈઢિયાને જેવું સુખ એવું કોઈને સુખ નહીં હો, વચ્ચેવાળા બધા પીસાય પણ બાકી છોકરાઓને સુખ ને બીજું ગઈઢિયાઓને સુખ. છોકરાને કાંઈ પણ તકલીફ પડે એટલે 911 દબાવે એટલે પોલીસ ત્રીજી મિનિટે હાજર હોય, એના મા બાપ કરતાં એની વધારે કેર લે, એટલે બધા સુખિયા. અને વૃદ્ધો સુખિયા, એનું બધું ભરણ પોષણ કરવાનું બધું જવાબદારી સરકારની, એટલે વૃદ્ધો સુખિયા. પણ એ આમ સુખ્ય હો, બાકી મધ્યા જેવું દુઃખ તો હોય જ. પાછું ઘેરે જાય ત્યારે ઘરના દુઃખ હોય, છોકરા છૈયાના દુઃખ હોય, કોઈ બોલાવે ન બોલાવે એના દુઃખ હોય. પણ આપણો જીવ છે ને એ સહેજે ભૌતિક સુખ સંપત્તિ સમૃદ્ધિ ભૌતિક સુખાકારી એમની અંદર સીધો ચોંટી જાય છે. જન્મ જન્મનો ઢાળો એ દરેક જગ્યાએ જે જે અવતાર લીધા એ બધી જગ્યા પર થોડીક આડી વાડી બધું હોય જ. અને એમનું જ ભરણ પોષણ કરતા આવ્યા છે એટલે આ જન્મમાં પણ એવું જ થાય છે. મળ્યો છે મનુષ્યનો અવતાર એ ભગવાનને પામવા માટે મળ્યો છે, પણ જે વપરાઈ જાય છે એ સંસારને માટે વપરાઈ જાય છે. એટલે સ્વામી એમ કહ્યું કે ખાખરાની ખિસકોલી એ આંબાના રસને શું જાણે. પછી હસતા હસતા સ્વામીએ મધ લીધું, રૂપિયા આપ્યા, દાણા પાણી આપી, મધ્યાને રાજી કર્યો અને મધ્યાને મોકલી દીધો. પણ આમાંથી સમજવા જેવું બહુ મોટી વાત એ કે બધું જ આ સંસારની અંદર આપણું સારું હોય વેલ સેટ હોય એટલે એવું ન માની લેવું કે આપણે બધા સુખિયા છીએ. આનાથી ઉપર કંઈક સુખ છે. એવો ને એવો જ એક બીજો પ્રસંગ. સ્વામી ઉના પાસે ફાટસર ગામની અંદર હતા, ત્યાં ખૂબ સારો સત્સંગ, અત્યારે પણ આખું ગામ સત્સંગી. એમાં એક વણિક હતા મોતીચંદ શેઠ, એ પણ ખૂબ સારા ભલા. અને મોતીચંદ શેઠે ખેતરની અંદર તલ વાવેલા, સારી જમીન, સારી ખેડ, ખાતર પાણી બરાબર, અને પરિણામે છોડ છે આમ જોર કરી ગયા. ત્રંબામાં મને ખજૂરી વાવી ને એવા જોર કરી ગયા. સાત વર્ષના છોડ છે પણ લાગે એમ કે 10-12 વર્ષના હોય ને એવા લાગે એમ જાડવા. શેઠ દરરોજ આવીને ખેતરે આમીને આમ જોવે ને મલકાયો કે ઓહો આમ તલના એને હું ચાસ કે શું કે આમ ચાસ હોય પાડ્યા હોય સીધે સીધા અને એમાં આમ છોડ જોર કરતા હોય એ જોઈ ને આમ શેઠ મલકાય. શેઠને હે શું કહે બાપ, બર્થડે પાલી આયા છોડવો, એ ચાસની અંદર કેટલા છોડવા છે એ ગણે કે આ એક ચાસમાં આટલા છોડવા અને આટલા ચાસ છે એટલે ટોટલ આટલા છોડવા થયા અને એક છોડવે નહીં નહીં તોય તે પાલી તલ થાય કે એમ. પાલી એક માપ હતું એમ, નાનકડું ઓલું આવે અને તલને ફોલીને આવે ઝીણા ઝીણા દાણા, એટલે કેટલા થાય એમ, 250 ગ્રામ, 250 શેર, પાંચ શેરની તો આવડિયા કઈ હશે બાપુ, 250 શેરની, 500 શેરની, 250 શેરની, 250 શેર તેલ થાય પાલી એટલે તલ, સોરી તલનું તેલ લેવાથી તલ થાય 250 શેર. એટલે શેઠને આમ ગણતરીમાં એવું બેઠું કે ઓહો આ વખતે જે પાક થશે અને એમાંથી જે આવશે એટલે એક પાલીએ એટલે કે 250 શેરે તલે આપણને આટલા પૈસા અને આવી રીતના આટલા છોડ એટલે આટલી ગણતરી, ને પછી તો આ બધું બહુ લાંબુ હાલે કેલ્ક્યુલેશન. અને એ કેલ્ક્યુલેશનની અંદર એને શેઠને એવું બેસી ગયું કે ઓહો આવો વેપાર તો કોઈ દી થયો નહોતો ને થાય નહીં એમ. એટલે શેઠને એમ થઈ ગયું બળઢે પાલી, એમ બળઢે પાલી, છોડવે છોડવે પાલી તલ એમ. સ્વામી છે ને સાયકોલોજિસ્ટ હશે એવું લાગ્યું આ પ્રસંગ ઉપરથી, ગોપીનાથ પુરાણી સ્વામી. અને મનોવૈજ્ઞાનિક રીતે અતિ આનંદમાં જ્યારે જીવ આવી જાય ત્યારે કંઈક મગજ છે ને ચસકી જાય, એટલે કનેક્શન તૂટી જતા હશે, ચેતાતંત્રને શરીરની સાથેના કનેક્શન તૂટી જાય, એટલે ડિસિઝન પાવર વયો જાય, પછી જે છે એ એમને રટણ રીલ ચડી ગયો એ ચાલ્યા રાખે. ભવાનભાઈ પટેલ હતા, એમણે સ્વામીને વાત કરી કે સ્વામી મોતીચંદ શેઠ ખૂબ સારા છે, ભલા છે, ઉદાર છે, પણ હમણાં 2-4 મહિનાથી એવું થઈ ગયું છે કે શેઠ આખો દિવસ કોઈ પણ આવે જાય પૂછે કેમ છો તો કે બળઢે પાલી, બળઢે પાલી સિવાય કાંઈ શેઠ બોલતા નથી કે. એટલે કે પ્રસંગ શું બન્યો હતો એવો, તો કે આવી રીતે તલ વાવ્યા ને તલના આધારે એમને આવી કલ ગણતરી થઈ હશે ને એમાંથી આ ચડી ગયું છે ને ચસકી ગયું છે કે. તમે કંઈક જો કૃપા કરો, એમના પરિવારજનો પણ પ્રાર્થના કરાવે છે કે સ્વામી મહારાજને પ્રાર્થના કરે શેઠને સારું થઈ જાય. આ ગાંડ પણ છે કે વળગણ કંઈ ખબર પડતી નથી. સ્વામી કે સારું આપણે જઈએ શેઠ પાસે. એટલે ઘેરે તૈયારી કેવડાવ્યું કે સ્વામી આવે છે. ગોપીનાથ પુરાણી સ્વામી શેઠના ઘેરે ગયા, પ્રસાદીનું પાણી લઈ ગયા હતા. સ્વામી આમ પ્રસાદીનું પાણી શેઠ ઉપર છાંટ્યું. શેઠને પૂછ્યું કેમ છો શેઠ? શેઠે કીધું બળઢે પાલી હો સ્વામી, એમાં કઈ ફેર નહીં કે. શેઠને એમ કે સ્વામી તલ લેવા આવ્યા છે. એટલે સ્વામીએ કહ્યું કે વાહ શેઠ, વાત સાચી તમારી કે બળઢે પાલી કે. સ્વામી એને હારોહાર સ્વામી કે બળઢે પાલી કે. એટલે શેઠને એમ થયું કે આ 4-6 મહિનાથી કોઈ મારી પાસે બેસતું નથી અને હું બળઢે પાલી કહું એટલે મને પકડીને બધા ઘરમાં પૂરી દે છે, કારણ કે મહેમાન આવ્યો હોય ને બળઢે પાલી શેઠ કરે એટલે પકડીને પૂરી જ દેવા પડે, ઘરની આબરૂ જાય, શેઠની આબરૂ જાય. આ એક સ્વામી એવા નીકળ્યા કે એ મને સમજી શકે છે. અને માણસ માત્રને આવી જરૂરિયાત હોય છે કે મને કોઈક સમજે, એમ બહુ મોટો રોગ છે, છે કે નહીં. અને એક સામાન્ય ગાંડા માણસથી માંડીને છેક ભગવાન સુધી બધાને છે, ભગવાનને કોઈ રોગ હોય નહીં. એટલે ભગવાનને છે એ રોગ ન કહેવાય, પણ ભગવાનને એવી ઈચ્છા રહી કે ભગવાનને એમ થાય કે મને સમજે લોકો, અને આપણને એવી ઈચ્છા રહી કે મને સમજે. જો આપણે માણસને સમજવા માંડીએ એટલે તરત કનેક્શન થાય, આ એક બીજી સાયકોલોજીકલ ઇફેક્ટ છે. એટલે આપણે એમ કહીએ છીએ ગોપીનાથ પુરાણી સ્વામી છે ને સાયકોલોજિસ્ટ હશે, એટલે એને તરત એમ કીધું કે શેઠ વાત તમારી સાચી બળઢે પાલી કે. એટલે શેઠને એમ થયું કે આ પહેલાં વહેલા એવા માણસ મળ્યા કે જે મને સમજી શકે છે, વાત ને ગળે ઉતારીએ કે એવા છે. થોડી વાર બેઠા, મોજથી વાતું કરી પછી સ્વામી નીકળી ગયા. એટલે ભવાન પટેલે કીધું, સ્વામી આમાં કંઈ દવા તો તમે કરી નહીં કંઈ? સ્વામી કે હજી આપણે કાલે જાવું પાછા. કે બીજે દિવસે સ્વામી આવ્યા અને બીજે દિવસે સ્વામી આવીને બેઠા શેઠની પાસે. પૂછ્યું, કેમ છે શેઠ? બલઢે પાલી કે એક જ રટણ શેઠને તો. સુરેશભાઈ કેમ છે? લોટે 5000 કે એક લોટ 5000 નો, એક લોટ 3000 નો, એક લોટ 4000 નો? એમ સંજીવની નો, સંજીવની નો જોઈ લે. એમને ઘરનું તો છે નહીં કઈ, માર્કેટ યાર્ડમાં તો કઈ હોય નહીં કઈ, એ તો જે પ્રમાણે હાલતો એ પ્રમાણે હાલે. એમ એટલે બધાને હસવું આવે. શેઠ બળઢે પાલી કરે છે ને બીજી બાજુ થોડી દયા આવે કે શેઠ છે એ બિચારા કેવા મોટા સંત આવીને બેઠા છે. 4-6 મહિના પહેલાં જ્યારે બધું ઠીક હતું ત્યારે શેઠ નહીં એટલો મહિમા હતો, આજે એમને જ ખબર નથી કે હું કોની પાસે બેઠો છું. એટલે જ્યારે ગાન પણ આવે ને ત્યારે આપણને પણ ખબર નથી હોતી કે આપણે કોની પાસે બેઠા છીએ, શું બોલીએ છીએ, શું માગીએ છીએ, શું કરીએ છીએ. અને આવું ગાન પણ ક્યારેક ક્યારેક આપણને આવે. પછી એ ગુણોનું વેગોનું ગાન પણ હોય, આપણી મહત્વાકાંક્ષાઓનું ગાન પણ હોય, ધન સંપત્તિ દીકરાઓ વ્યવહારનું ગાન પણ હોય, કે કંઈ પણ ગાન પણ હોય. અને આમાં મોટી વાત તો ન કહેવાય પણ બદતર વાત એ છે કે ગાન પણ જ્યારે ઉપડે ત્યારે એને એકને એમ હોય કે હું ડાયો છું ને બાકીના બધા કોઈ સમજતા નથી, એ બધા ગાંડા છે. બૈઢે પાલી સ્વામીને આગળ એમ કીધું એટલે સ્વામીએ સ્વામીએ વાત કરી. સ્વામી કે શેઠ, હા મહારાજ, એ હમણાં મુંબઈથી તાર આવ્યો છે, તમને કાંઈ ખબર છે? ના ના, ઓ કંઈ ખબર નથી કે હું આવ્યો તાર? એ તાર એવો આવ્યો છે કે તલની બજાર બેસી ગઈ છે, કે તલના ભાવ તળિયા જાટક થઈ ગયા છે, ગગડી ગયા છે, અને માર્કેટની અંદર તલ હાડાડ થાય છે. કે હે, જેવો ઓલા આનંદનો ઝટકો હતો અને એના આધારે શેઠનું ચસકી ગયું હતું, એવો ને એવો સ્વામી એક શોક આપી દીધો, શોકનો ઝટકો આપ્યો. ગાંડા માણાને શોટ આપે ને એવું કંઈક કરતા હોય છે ને, સ્વામી આવી રીતે ઇમોશનલ શોટ આપ્યો. હે, તલની બજાર બેહી ગઈ? સ્વામી કે બેહી ગઈ નહીં, ગઈ, કોઈ તલ નહીં લ્યા, કોઈ અડશે નહીં, મફતના ભાવે નથી લેતા, હાડેડ થાય છે. કે બોલો સ્વામી કે મફતના ભાવે નથી લેતા કોઈ. અને આમાં કંઈક થયું અને શેઠનું મગજ વળી પાછું ઠેકાણે આવી ગયું, ઓલું ચેતાતંત્ર કનેક્ટ થઈ ગયું મગજની હારે, અને શેઠનું બધું ઠેકાણે આવી ગયું. કે અરે સ્વામી, તમે ગોપીનાથ પુરાણી સ્વામી? પગે લાગ્યા શેઠ, જ્યાં સુધી ચસકી ગયું હતું ત્યાં સુધી ખબર નહોતી, ઠેકાણે આવી ગયું એટલે બધી ખબર પડી. પછી બધાને એમ થયું કે સ્વામીએ જે ચમત્કાર કર્યો ને આવડો આ હતો. તમામ સંકલ્પો શેઠના વિરામ પામી ગયા. થયું કેવું હશે? જો સાયકોલોજીકલી વિચારીએ તો એવું થયું હોય કે શેઠે જ્યારે ગણતરી માંડી ત્યારથી વિચાર ચાલુ થયા હોય કે આટલા તલ થાય, ભાવ આટલો આવશે ને આટલા ભાવે આટલું થાય, આટલા છોડવા, આટલા તલ, આવી રીતે આટલું આટલું આમ ગણતરી થતી જાય. જેમ છોડવો મોટો થતો જાય એમ ગણતરી મોટી થતી જાય, અને જેમ છેલ્લી એટલે આવી જાય ને એટલે બેસી જાય, ફાલ બેસી જાય પછી શેઠની ગણતરી છે એ આખી એક્યુરેટમાં ફેરવાતી જાય અને આખો દિવસ ગણતરી જ ચાલતી હોય. આપણને ક્યારેક ક્યારેક ચાલતી હોય ને, ઉત્સવ સમયે આ પ્રસંગ, ઘેરમાં વ્યવહાર, આ તે બીજું ત્રીજું, છોકરાના લગ્ન આવતા હોય ત્યારે કન્ટિન્યુ એ જ વિચારો ચાલતા હોય. અને એમાં કોઈ કેમ કે બહુ સારું થયું, બહુ સારું થયું, આમ તો પ્રસંગ તમારો આવો તો ન ભૂતો ન ભવિષ્યથી થયો, એટલે વળી પાછું આપણને એનું ઓલું પરહ ચડે. એટલે ગણતરીની અંદર પછી મગજ શાંત ન થાય, રાત્રે સુવા જાય તો એમને નિંદર પણ ન આવે. એને વિચાર વાયુ કહેવાય ને, એક વિચાર, એના ઉપર બીજો વિચાર, એ વિચાર ઉપર પાછો ત્રીજો વિચાર, એમ ગણતરી, એના ઉપર ગણતરી, અને એના ઉપર ગણતરીઓ થવા માંડે, ગણતરીની ગણતરીઓ થવા માંડે કે ગઈકાલની ગણતરી પ્રમાણે આટલું થાય ને આજની ગણતરી પ્રમાણે આટલું થાય, એટલે ગણતરી ઉપર ગણતરી થઈ. અને એવું વધારે પડતું થાય ત્યારે ચસકી જાય. એટલે નથી 12મા ધોરણની અંદર, 10મા ધોરણની અંદર ભણતા ભણતા છોકરાઓને વધારે ને વધારે ઓલું થાય એટલે ક્યારેક ક્યારેક ગાંડા થઈ જાય, ગણતરીઓ થવા માંડે, વધી જાય, સતત વિચારો આવવા માંડે, વિચાર વાયુ થઈ જાય, એટલે ગાંડ પણ થાય. એમ આપણે વ્યવહાર ધંધા કરીએ એમની અંદર વિચાર ચોક્કસ કરવા જોઈએ, અને એ વિચારમાં પ્લાન કરવા જોઈએ, ગોલ સેટ કરવા જોઈએ કે ઓકે આ વર્ષે આટલું ટર્નઓવર છે તો આવતા વર્ષે આપણે આટલું લઈ જવું, એના માટે આવા પ્લાનિંગ કરવા, આ બધું કરવું, બધું જ કરવું જોઈએ. પણ એનો વિચાર વાયુ ન થઈ જવો જોઈએ. પ્લાન કર્યા ત્યારે એક્યુરેટલી વિચાર્યું, પ્લાન કર્યા એ વખતે ડિટેલથી વિચાર કર્યો, પણ પ્લાન તૈયાર થઈ ગયો ને પછી એક્શનમાં જ્યારે લેવાનો થાય ત્યારે જે સ્ટેપ આપણે પહેલું એક્શનમાં લેવાનું છે એટલા ઉપર જ વિચાર કરવાનો, બાકીનું બધું તો ઓટોમેટિકલી થવાનું છે. તમારે સ્ટેપ બાય સ્ટેપ હાલું જવાનું છે, એટલું જ કરવાનું છે. નહીતર પૂજા કરતા હોય ત્યારે આપણને એ જ ચાલતું હોય, હો ધ્યાન કરતા હોય ત્યારે એ જ ચાલે, માળા કરતા હોય ત્યારે એ જ ચાલે, સંતો પાસે આવીએ ત્યારે કે હમણાં સ્વામી એવા અમને સારા વ્યવહાર મળ્યા છે ને, આવતી 21 તારીખે નક્કી કર્યું છે સ્વામી, અને અહીંયા જો આપણે ગુરુકુલથી બારું ક્યાંય નહીં. એટલે સંતો બોલે નહીં, કારણ કે તમારે ઘેરે સારો પ્રસંગ હોય એટલે એમ તો કહેવાય ને કે આ તમારે બૈઢે પાલી થઈ ગયું છે શેઠ કંઈ. સંતો કે હારું હારું, ભગવાન બધું હારું કરે, એટલું કે વળી સારા પ્રસંગમાં નબળી વાત કહેવાય નહીં. પણ સંતો સમજી જાય કે શેઠને હમણાં વેવાય બહુ સારા મળી ગયા છે, 2 વર્ષ સુધી હારા રહે. શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે ક્યારેક 2 પાર્ટનરશીપમાં ધંધો કર્યો હોય ને, એટલે પછી સ્વામી કે એ અમારી આગળ આવીને વખાણ કરે કે અમારા પાર્ટનર છે ને બહુ સારા એમ. સ્વામી કે હું વિચાર કરું કે આવો વિશ્વાસ એને કેટલો સમય રહે, 2 વર્ષ 5 વર્ષ, અને એ વળી પાસે 2-4-5 વર્ષ થાય ને બેની વચ્ચે કંઈક તિરાડ પડે એટલે વળી પાછા આવે, અને વળી પાછા એ રોદણા રોવે કે સ્વામી તો આપણે ધાર્યા હતા આવા અને નીકળ્યા આવા. કે સ્વામીને પહેલેથી દેખાતું હોય કે આ, પણ આપણે જ્યારે વેગે ચડી ગયા હોઈએ ત્યારે આપણને ન દેખાતું હોય. એટલે ગુણાતીતાનંદ સ્વામી એક સરસ વાત કરી કે કોઈ પણ જાતના વેગે ન ચડી જવું, બહુ તટસ્થ ભાવથી ચાલ્યું જવું. વ્યવહાર કરવો જવાબદારી છે, કરવો જોઈએ, પણ એટલા તટસ્થ ભાવથી કરવો કે આ પ્રમાણે કરશું એટલે આટલું થશે ને આપણો વ્યવહાર, આપણને દુઃખ નહીં થાય અને છે એના કરતાં વિશેષ સારું થશે. પણ એમના જો વિચારે ચડી જઈએ તો એની અંદર આપણે પરોવાઈ જઈએ, ક્રિયારૂપ થઈ જઈએ, વેગે ચડી જઈએ, અને પછી કોઈક રોકે તો એમની સાથે પણ અનબનાવ થાય, અને પછી કોઈક એમાં 2 વાત કરે તો એ વાત પણ આપણને ગળે ન ઉતરે, કારણ કે વેગે ચડેલી ઘંટી ઉપર કે ચક્ર ઉપર તમે કાંઈ પણ મૂકો તો એ બધું ઉડી જાય. ઓલી હીરા ઘસવાની ઘંટી હોય એ બહુ ફરતી હોય ફૂલ સ્પીડમાં, એના પર ઝાડનો દાણો મૂકી તો ઊભો રહીએ ઉડી જ જાય ને સીધો, બરાબર. હીરો મૂકીએ તો એને ઉડાડ નાખે. ગમે એવી સારી વાત લઈને જાઓ પણ વેગે ચડી ગયેલો માણસ છે એ વાતને ઉડાડી દેશે. એને વાત ત્યારે જ ગળે ઉતરશે કે જ્યારે એનો વેગ છે એ શાંત પડશે. એટલે પહેલું કામ એ કરવાનું કે એના વેગને શાંત પાડવાનું. કઈ રીતે એ શાંત પડે એટલું જ વિચારવાનું. એટલે ગોપીનાથ પુરાણી સામે જઈને કાંઈ ઉપદેશ ન દીધો કે શેઠ ભગવાન ભજવામાં માલ છે, આ ભગવાનને મૂકીને તમે આ બૈઢે પાલીએ ક્યાં ચીડ્યા. કારણ કે સ્વામીને ખબર હતી કે આ જે કહેશો ને બધું ઉડી જવાનું છે, કાંઈ ઊભું રહેવાનું. કારણ કે એને જે રીલ ચાલે છે, એનું જે થિંકિંગ પ્રોસેસ ચાલે છે એ આખી અલગ હાલે છે. એમાં આપણી થિંકિંગ પ્રોસેસ સેટ થવાની નથી, ઉતરવાની નથી. જ્યાં સુધી એની થિંકિંગ પ્રોસેસ તૂટે નહીં ત્યાં સુધી આપણી પ્રોસેસને એક્સેપ્ટ કરવાના નથી. બીજું, એક વેગે ચડી જઈએ એટલે માણસ છે ને એના પગલા જમીન ઉપર નથી હોતા, હવામાં ઉડતા હોય છે. આપણે એકાદો સારો પ્રોજેક્ટ લઈ લીધો હોય પછી એ પ્રોજેક્ટની અંદર સફળતા દેખાતી હોય ને બે જણા એમ કહેતા હોય કે ના તમે ન ભૂતો ન ભવિષ્યથી પ્રોજેક્ટ કર્યો, આનાથી બહુ મોટું ભવિષ્ય છે. તો એ પ્રોજેક્ટ જ્યારે આપણે હાથમાં લેતો હોય અને આવી રીતનું પ્રોત્સાહન મળે ને પ્રોજેક્ટ વેલ સેટ થઈ જાય ને ટ્રેક ઉપર આવી જાય, એટલે આપણા પગ છે એ જમીન ઉપર ન અડતા હોય, આપણા પગ છે હવામાં હોય. અને જ્યારે જમીન ઉપર આપણા પગ ન હોય ને આપણે હવામાં ઉડતા હોઈએ એટલે આપણે વાસ્તવિકતાથી ઘણા બધા દૂર થઈ ચૂક્યા છીએ. એટલે એ પ્રોજેક્ટની અંદર પણ જેટલા પ્રોબ્લેમ આવશે એની પણ આપણને ખબર નહીં પડે, કારણ કે આપણે ઓવર કોન્ફિડન્સમાં કામ કરતા હશે વ્યવહારિક રીતે. એટલે વ્યવહારિક રીતે પણ હવામાં ઉડવું એ પ્રોબ્લેમેટિક છે. આધ્યાત્મિક રીતે તો પ્રોબ્લેમેટિક છે જ તે. એટલે સૌથી પહેલું કામ એવું કરવું પડે કે જે હવામાં ઉડે છે ને સૌથી પહેલાં જમીન ઉપર પકડીને લઈ આવવા પડે કે ઉતારવા પડે, અને એ ઉતરે પછી એને થોડુંક સમજાય મનાય પછી એમની રીલ છે એ હરખી સેટ થવી હોય તો થાય. ઘરમાં આપણે વડીલ હોય તો વડીલની જવાબદારી છે કે આપણા ઘરના કોઈ સભ્યો વેગે તો નથી ચડી જતા ને. ક્યારેક ક્યાંક વિચારોમાં બીજા ત્રીજા ભાવોમાં રાગદ્વેષમાં પક્ષાપક્ષીની અંદર માન્યતાઓની અંદર જગતના લૌકિક સુખો જોઈને ભૌતિક સુખોની અંદર વ્યવહારિક સિદ્ધિઓ કે સફળતાઓમાં પ્રોત્સાહન ચોક્કસ આપવું જોઈએ, એમને બિરદાવવા પણ જોઈએ, પણ સાથે સાથે આપણી દ્રષ્ટિ એ પણ હોવી જોઈએ કે એના આધાર ઉપર એ હવામાં ન ચડી જવા જોઈએ, નહીંતર એમાંથી એનું જેટલું નુકસાન થશે એના કરતાં બીજુંમાં ક્યાંય એનું નુકસાન નહીં થાય. એક વડીલ તરીકે આપણી જવાબદારી હોય. એટલે શાસ્ત્રીજી મહારાજ સતત ટક્યા કરતા. ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં બહુ સરસ વાત કરી કે ક્યારેક આપણે સારું કામ કર્યું હોય અને મોટા સંત એમ કહે કે તમે તો કામ બગાડ્યું, ત્યારે એમ માનવું કે એ આપણા હિતમાં કંઈક કહેતા હશે. એટલે આપણને આમ ઉપર ચડ્યા હોય ને ત્યાંથી જમીન ઉપર લઈ આવવા માટે કહેતા હોય, આપણને અહંભાવ ન આવી જાય એમના માટે કહેતા હોય. પણ એ તો એ અક્ષરમૂર્તિ હતા એટલે હસ્તામલક વાત બધું જોતા હતા એટલે એમને બધું દેખાય, આપણને એટલું બધું તો ન દેખાય પણ થોડી દ્રષ્ટિ કેળવીએ તો દેખાય. ખૂબ બેલેન્સ રાખીને ચાલીએ તો મોતીચંદ શેઠ જેવું ન થાય, બૈઢે પાલી. આપણે તો ભગવાન ભજી અને ભગવાનની પાસે પહોંચવું છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ બંને પ્રસંગોમાંથી હે મહારાજ, જગતમાં રહીએ છીએ, જગતનો વ્યવહાર કરીએ છીએ,